શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 169 અવંતી મહાકાલવનના તીર્થોનો મહિમા. મોહિની બોલી, વિપ્રવર, તમે નર્મદાનું જે મહાત્મ્ય કહ્યું છે મનુષ્યના પાપોનો નાશ કરનારું છે. મહાભાગ, હવે મને અવંતી તીર્થનું તથા દેવવંદ્ય ભગવાન મહાકાલનું મહાત્મ્ય કહો. પુરોહિત વસુએ કહ્યું, ભદ્રે સાંભળો, હું તમને અવંતીનું મહાત્મ્ય કહું છું જે મનુષ્ય માટે પુણ્યપ્રદ છે. મહાકાલવન પવિત્ર અને પરમ ઉત્તમ તપોભૂમિ છે. મહાકાલવનથી તુલનામાં બીજું કોઈ ક્ષેત્ર આ પૃથ્વી પર નથી. ત્યાં કપાલમોચન નામક તીર્થ છે જેમાં ભક્તિપૂર્વક સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પણ શુદ્ધ થઈ જાય છે. રુદ્ર સરોવરમાં સ્નાન કરનાર માનવ રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. સ્વર્ગદ્વારમાં જઈને સ્નાન અને ભગવાન સદાશિવની પૂજા કરનાર મનુષ્ય કદી દુર્ગતિમાં પડતો નથી, તે સ્વર્ગલોકમાં પૂજાય છે. રાજસ્થલમાં જઈને સામુદ્રિક તીર્થમાં સ્નાન કરનાર મનુષ્ય સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું ઉત્તમ ફળ પામે છે. શંકર વાપીમાં નિયમપૂર્વક સ્નાન કરનાર માનવ આ લોકમાં મનોવાંછિત ભોગ ભોગવીને અંતમાં રુદ્રલોકમાં જાય છે. જે મનુષ્ય નીરગંગામાં નહાઈને ભક્તિભાવથી ગંધવતી દેવીની પૂજા કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. દશાશ્વમેઘ અધિક તીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી મનુષ્ય દેવેશ્વરી એકાંશનશાની સમીપ જઈને ગંધ પુષ્પ વગેરેથી તેમની પૂજા કરીને સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરી લે છે. જે મનુષ્ય રુદ્ર સરોવરમાં સ્નાન કરીને શ્રદ્ધાપૂર્વક હનુમત્કેશ્વરનું પૂજન કરે છે તે સંપૂર્ણ સંપત્તિઓને પ્રાપ્ત કરી લે છે. વાલ્મીકેશ્વરની પૂજા કરવાથી માનવને સંપૂર્ણ વિદ્યાઓ પ્રાપ્ત થઈ જાય છે. પંચેશ્વરની પૂજા કરવાથી માનવ સમસ્ત સિદ્ધિઓનો ભાગી થાય છે. કુશસ્થળીની પરિક્રમા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. મંદાકિનીમાં ડૂબકી મારવાથી ગંગા સ્નાનનું ફળ મળે છે. અંકપાદનું પૂજન કરીને મનુષ્ય ભગવાન શિવનો અનુચર થાય છે. યજ્ઞવાપીમાં સ્નાન અને માર્કંડેશ્વરનું પૂજન કરવાથી સંપૂર્ણ યજ્ઞોના ફળ સાથે મનુષ્ય યુગ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. સતી મોહિની, સોમવતી અમાસે સ્નાન અને સોમેશ્વરનું પૂજન કરવાથી મનુષ્યને આલોક અને પરલોકમાં મનોવાંછિત ભોગ મળે છે. પછી કેદારેશ્વર, રામેશ્વર, સૌભાગ્યેશ્વર તથા નગરાદિત્યની પૂજા કરીને મનુષ્ય મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. કેશવાદિત્યની પૂજા કરવાથી માનવ ભગવાન કેશવનો પ્રિય થાય છે. શક્તિભેદ તીર્થમાં સ્નાન કરીને બહુ ભયંકર સંકટોથી છુટકારો થઈ જાય છે. જે મનુષ્ય ઓમકારેશ્વર વગેરે લિંગોની વિધિપૂર્વક પૂજા કરે છે તે ભગવાન મહેશ્વરની કૃપાથી સંપૂર્ણ કામનાઓ સિદ્ધ કરી લે છે. દેવી, મહાકાલવનમાં શિવલિંગોની સંખ્યાની કોઈ ગણતરી નથી. જ્યાં ક્યાંય પણ શિવલિંગનું પૂજન કરીને મનુષ્ય ભગવાન શંકરનો પ્રિય થાય છે. અવંતીના દરેક કલ્પમાં જુદા જુદા નામ હોય છે, જેમ કે કનક શૃંગા, કુશસ્થલી, અવંતિકા, પદ્માવતી, કુમુદવતી, ઉજ્જૈની, વિશાલા અને અમરાવતી. જે મનુષ્ય શિપ્રા નદીમાં સ્નાન કરીને ભગવાન મહેશ્વરની પૂજા કરે છે તે મહાદેવજી તથા મહાદેવીની કૃપાથી મનોવાંછિત ફળ પામે છે. જે વામન કુંડમાં સ્નાન કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત દ્વારા સંપૂર્ણ દેવતાઓના સ્વામી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે ત્યાં પૃથ્વી પર સાક્ષાત શ્રીહરિ સમાન છે. જે દેવપ્રયાગ સરોવરમાં સ્નાન કરીને ભગવાન માધવની આરાધના કરે છે તે ભગવાન માધવની ભક્તિ કરીને વિષ્ણુધામમાં જાય છે. જંતરગૃહની યાત્રામાં વિઘ્નેશ, ભૈરવ, ઉમા, રુદ્રાદિત્ય તથા અન્ય અન્ય દેવતાઓની શ્રદ્ધાપૂર્વક યથાપ્રાપ્ત ઉપચારો વડે પૂજા કરે છે તે સ્વર્ગલોકનો ભાગી થાય છે. ભામિની, રુદ્ર સરોવર વગેરે સ્થળોમાં જે બીજા તીર્થો છે તે બધામાં ભગવાન શંકરની પૂજા કરીને મનુષ્ય સુખી થાય છે. ત્યાંના 8 તીર્થોમાં સ્નાન કરીને માનવ મહાકાલ વનની યાત્રાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે અવંતીપુરીનું આ મહાત્મ્ય તમને કહ્યું. આને સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 169 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.